વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ બીજો સર્ગ. વનની અંદર શ્રીરામ, લક્ષ્મણ અને સીતા પર વિરાધનું આક્રમણ. રાત્રે મહર્ષિઓનું આતિથ્ય ગ્રહણ કરીને સવારે સૂર્યોદય થતાં બધા મુનિઓની વિદાય લઈને શ્રીરામચંદ્રજી ફરી વનમાં આગળ વધવા લાગ્યા. જતાં જતાં લક્ષ્મણ સહિત શ્રીરામે વનના મધ્યભાગમાં એક એવું સ્થાન જોયું જે વિવિધ પ્રકારના રણાઓથી વ્યાપ્ત હતું. ત્યાં ઘણા બધા રીંછ અને વાઘ પણ રહેતા હતા. ત્યાંના વૃક્ષ, લતાઓ અને ઝાડીઓ વેરવિખેર થઈ ગયા હતા. એ વન પ્રાંતમાં કોઈ જળાશયના દર્શન થવા દુર્લભ હતા. ત્યાંના પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. તમરાઓનો અવાજ થઈ રહ્યો હતો. ભયંકર જંગલી પશુઓથી ભરચક એ દુર્ગમ વનમાં સીતા સહિત શ્રીરામચંદ્રે એક નરભક્ષી રાક્ષસ જોયો, જે પર્વતના શિખર જેટલો ઊંચો હતો અને ઊંચા અવાજે ગર્જના કરી રહ્યો હતો. એની આંખો ઊંડી, મોઢું બહુ મોટું, આકાર બિહામણો અને પેટ વિકરાળ હતું. એ દેખાવે બહુ ભયંકર, ધૃણાસ્પદ, બેડોળ, બહુ મોટો અને વિકૃત વેશનો હતો. એને લોહીથી લદબદ અને ચરબીયુક્ત વ્યાઘ ચર્મ પહેરેલું હતું. સમસ્ત પ્રાણીઓને ત્રાસ આપનાર એ રાક્ષસ યમરાજની જેમ મોઢું ફાડીને ઊભો હતો. એ રાક્ષસ એક લોઢાના સળિયામાં 3 સિંહ, 4 વાઘ, 2 વરુ, 10 કાબરચિત્ર હરણા અને દાંત સાથેનું એક હાથીનું બહુ મોટું માથું, જેમાં ચરબી લપટાયેલી હોતી, પરોવીને જોર જોરથી રાડ પાડતો હતો. શ્રીરામ, લક્ષ્મણ અને મિથિલેશ કુમારી સીતાને જોતા જ ક્રોધે ભરાઈને ભૈરવનાદ કરીને ધરતીને ધ્રુજાવતો એ બધાની સામે એ રીતે દોડ્યો જેમ પ્રાણોનો અંત કરનાર કાળ પ્રજા પર ઘસે છે. એ રાક્ષસ વિદેહનંદની સીતાને ખોળામાં લઈને થોડે દૂર જઈને ઊભો રહી ગયો. પછી એણે બંને ભાઈઓને કહ્યું, તમે બંને જટા અને ચીર ધારણ કરીને પણ સ્ત્રીની સાથે રહો છો અને હાથમાં ધનુષ્ય, બાણ અને તલવાર લઈને દંડકવનમાં ઘૂસી આવ્યા છો, તેથી લાગે છે કે તમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. તમે બંને તપસ્વી લાગો છો, તો પછી તમે યુવાન સ્ત્રી સાથે કઈ રીતે રહો છો? અધર્મપરાયણ, પાપી તથા મુનિ સમુદાયને કલંકિત કરનારા તમે બંને કોણ છો? હું વિરાધ નામનો રાક્ષસ છું અને દરરોજ ઋષિઓનું માંસ ભક્ષણ કરીને હાથમાં અસ્ત્ર શસ્ત્ર લઈને આ દુર્ગમ વનમાં ફરું છું. આ સ્ત્રી બહુ સુંદર છે, તેથી મારી પત્ની બનશે અને તમારા બંને પાપીઓનું યુદ્ધ સ્થળમાં હું રક્તપાન કરીશ. દુરાત્મા વિરાધની આ દુષ્ટતા અને ઘમંડભરી વાતો સાંભળીને જનકનંદની સીતા ગભરાઈ ગયા અને જેમ ઝડપી પવન ફૂંકાવાથી ખેડનું વૃક્ષ જોર જોરથી હાલે, એ જ રીતે ઉદ્વેગના કારણે એ થરથર ધ્રુજવા લાગ્યા. શુભલક્ષણ સીતાને એકાએક વિરાધની ચુંગાલમાં ફસાયેલા જોઈને શ્રીરામચંદ્રજીએ સુકાતા મૂઢે લક્ષ્મણને ઉદ્દેશીને કહ્યું, સ્વામી, જુઓ તો ખરા, મહારાજ જનકની પુત્રી અને મારા સતી સાધ્વી પત્ની સીતા વિરાધના ખોળામાં વિવસ્થાપૂર્વક જઈ પહોંચી છે. અત્યંત સુખમાં ઉછરેલી યશસ્વીની રાજકુમારી સીતાની આવી સ્થિતિ, અરે રે, કેટલા દુઃખની વાત છે. લક્ષ્મણ, વનમાં આપણને જે દુઃખ પ્રાપ્ત થાય એવું કઈ કઈ ઈચ્છતી હતી અને જે કંઈ એને પ્રિય હતું, જેના માટે એણે વરદાન માગ્યા હતા, એ બધું આજે જ ઝડપભેર સિદ્ધ થઈ ગયું. તેથી જ તો એ દૂરદર્શીની કઈ કઈ પોતાના પુત્ર માટે માત્ર રાજ્ય લઈને સંતુષ્ટ નહોતી થઈ. સઘળા પ્રાણીઓને પ્રિય હોવા છતાં જેણે મને વનમાં મોકલી દીધો એ મારી વચેટમાં કઈ કઈ આજે આ સમયે સફળ મનોરથ થઈ છે. વિદેહનંદિનીને બીજો કોઈ સ્પર્શ કરે એનાથી વધીને દુઃખની વાત મારા માટે બીજી કોઈ નથી. સુમિત્રાનંદન પિતાનું મૃત્યુ તથા પોતાના રાજ્યના અપહરણથી પણ એટલું દુઃખ મને થયું ન હતું જેટલું અત્યારે થયું છે. શ્રી રામચંદ્રજી નામ કહેવાથી દુઃખના આંસુ વહાવતા લક્ષ્મણ ક્રોધિત થઈને મંત્રથી બંધાયેલા સાપની જેમ ફૂફાડો મારતા બોલ્યા, કુકુત્સિકુલ ભૂષણ, તમે ઇન્દ્રની જેમ સમસ્ત પ્રાણીઓના સ્વામી અને રક્ષક છો. હું દાસ હાજર છું, છતાં તમે શા માટે અનાથની જેમ સંતપ્ત થઈ રહ્યા છો? હમણાં જ ક્રોધિત થઈને મારા બાણ દ્વારા રાક્ષસનો વધ કરું છું. આજે આ ધરા મારા દ્વારા મારવામાં આવેલા નિષ્પ્રાણ વિરાધનું લોહી પીશે. રાજ્યની ઈચ્છા ધરાવનારા ભરત પર મારો જે ક્રોધ પ્રગટ થયો હતો એને આજે હું વિરાધ પર છોડીશ. જેમ વ્રજધારી ઇન્દ્ર પર્વત પર પોતાનું વજ્ર છોડે છે, મારી ભુજાઓના બળના વેગથી વેગવાન થઈને છૂટેલું મારું આ મહાન બાણ આજે વિરાધના વિશાળ વૃક્ષસ્થલ પર ભલે પડે, એના શરીરમાંથી પ્રાણોને ભલે અલગ કરે, ત્યાર પછી આ વિરાધ ઘુમરી ખાતો ભલે ભૂમિ પર પડી જાય. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં બીજો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.